વાલ્મીકિ રામાયણ કિષ્કિંધા કાંડ બીજો સર્ગ. સુગ્રીવ તથા વાનરોની આશંકા, હનુમાનજી દ્વારા એનું નિવારણ તથા સુગ્રીવે હનુમાનજીને શ્રીરામ લક્ષ્મણની પાસે એમનું રહસ્ય જાણવા માટે મોકલવા. મહાત્મા શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈઓને શ્રેષ્ઠ આયુધો ધારણ કરેલા વીર વેશમાં આવતા જોઈને ઋષ્યમુખ પર્વત પર બેઠેલા સુગ્રીવના મનમાં શંકા પેઠી. તેઓ ઉદ્વિગ્ન થઈને ચારે દિશાઓ તરફ જોવા લાગ્યા. એ સમયે વાનર શિરોમણી સુગ્રીવ કોઈ એક જગ્યાએ બેસી ન શક્યા. મહાબલી શ્રીરામ અને લક્ષ્મણને જોઈને સુગ્રીવ પોતાના મનની ધીરજ ખોઈ બેઠા. એ સમયે ભયભીત થયેલા એ વાનરરાજનું ચિત્ત અતિશય દુઃખી થઈ ગયું. સુગ્રીવ ધર્માત્મા હતા, એમણે રાજધર્મનું જ્ઞાન હતું. એમણે મંત્રીઓની સાથે વિચાર કરીને પોતાની દુર્બળતા અને શત્રુપક્ષની પ્રબળતાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી એ બધા વાનરો સહિત ઘણા ઉદ્વિગ્ન થઈ ગયા. વાનરરાજ સુગ્રીવના મનમાં ભારે ઉદ્વેગ થઈ ગયો હતો. એમણે શ્રીરામ લક્ષ્મણ તરફ જોઈને પોતાના મંત્રીઓને આમ કહ્યું, ખરેખર આ બંને વીર વાલીના જ મોકલેલા દુર્ગમ વનમાં વિચરતા અહીં આવ્યા છે. એમણે છળ કરીને ચીર વસ્ત્ર ધારણ કર્યા છે જેથી આપણે એમને ઓળખી ન શકીએ. ત્યાં સુગ્રીવના સહાયક બીજા બધા વાનરોએ જ્યારે મહાધનુર્ધર શ્રીરામ અને લક્ષ્મણને જોયા ત્યારે બધા પર્વતના તટ પરથી ભાગીને પર્વતના શિખર પર ચાલ્યા ગયા. એ યુદ્ધપતિ વાનરો તત્કાળ જઈને યુદ્ધપતિઓના આગેવાન વાનર શિરોમણી સુગ્રીવને ચારે બાજુથી ઘેરીને ઊભા રહી ગયા. આ રીતે એક પર્વતથી બીજા પર્વત પર ઉછળતા કૂદતા અને પોતાના વેગથી એ પર્વતના શિખરોને ધ્રુજાવતા એ બધા મહાબળી વાનરો એક રસ્તા પર આવી ગયા. એ બધાએ ઉછળકૂદ કરીને એ સમયે ત્યાં દુર્ગમ સ્થાનોમાં સ્થિત પુષ્પોથી ભરપૂર અનેક વૃક્ષોને તોડી નાખ્યા હતા. તે સમયે ચારે બાજુથી એ મહાન પર્વત પર ઉછળીને આવી રહેલા એ શ્રેષ્ઠ વાનરો ત્યાં રહેતા મૃગો, બિલાડા તથા વાઘને ભયભીત કરતા જઈ રહ્યા હતા. આ રીતે સુગ્રીવના બધા મંત્રીઓ પર્વતરાજ ઋષ્યમુખ પર આવી પહોંચ્યા અને એકાગ્ર ચિત્તે એ વાનરરાજને મળીને એમની સાથે હાથ જોડીને ઊભા રહી ગયા. ત્યાર પછી વાલી તરફથી અહિતની આશંકા કરીને સુગ્રીવને ભયભીત થયેલા જોઈને વાતચીતમાં કુશળ એવા હનુમાનજી બોલ્યા, તમે બધા વાલીના કારણે તમારા મનમાં થતી આ મોટી ગભરામણને છોડી દો. આ મલય નામનો શ્રેષ્ઠ પર્વત છે, અહીં વાલી તરફથી કોઈ ભય નથી. વાનર શિરોમણી, જેનાથી ઉદ્વિગ્ન ચિત્તના થઈને તમે ભાગ્યા છો એ ક્રૂર દેખાતા નિર્દય વાલીને હું અહીં જોતો નથી. સૌમ્ય, તમને તમારા જે પાપાચારી મોટા ભાઈથી ભય ઉત્પન્ન થયો છે એ દુષ્ટાત્મા વાલી અહીં આવી શકે એમ નથી, તેથી મને તમારા ભયનું કોઈ કારણ દેખાતું નથી. આશ્ચર્ય છે કે અત્યારે તમે તમારી વાનરને છાજી એવી ચંચળતાને જ છતી કરી છે. વાનર શ્રેષ્ઠ, તમારું ચિત્ત ચંચળ છે તેથી તમને પોતાના વૈચારિક માર્ગ પર સ્થિર નથી કરી શકતા. બુદ્ધિ અને વિજ્ઞાનથી સંપન્ન હોવા છતાં તમે બીજાઓના વર્તન દ્વારા એમના મનોભાવને સમજો અને એ જ રીતે બધું આવશ્યક કાર્ય કરો. કેમ કે જે રાજા બુદ્ધિબળનો આશ્રય લેતો નથી એ સંપૂર્ણ પ્રજા પર શાસન કરી શકતો નથી. હનુમાનજીના મુખમાંથી નીકળેલા આ બધા જ શ્રેષ્ઠ વચનો સાંભળીને સુગ્રીવે એમને ઘણી જ ઉત્તમ વાત કહી. આ બંને વીરોની ભુજાઓ લાંબી અને નેત્ર મોટા મોટા છે. એ ધનુષ્ય બાણ અને તલવાર ધારણ કરીને દેવપુત્રો જેવા શોભી રહ્યા છે. એ બંનેને જોઈને કોના મનમાં ભયનો સંચાર ન થાય. મારા મનમાં સંદેહ છે કે આ બંને શ્રેષ્ઠ પુરુષોને વાલીએ જ મોકલ્યા છે, કેમ કે રાજાઓના ઘણા મિત્રો હોય છે, તેથી એમના પર વિશ્વાસ મૂકવા યોગ્ય નથી. દરેક મનુષ્ય કપટ વેશમાં વિચરનારા શત્રુઓને વિશેષ રૂપે ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે તેઓ બીજા પર પોતાનો વિશ્વાસ જમાવી દે છે, પરંતુ સ્વયં કોઈનો વિશ્વાસ કરતા નથી, અને તક મળતા જ એ વિશ્વાસુ પુરુષો પર જ પ્રહાર કરી બેસે છે. વાલી આ બધા કાર્યોમાં અતિ કુશળ છે. રાજાઓ ઘણું બધું જોતા જ હોય છે, વચનાના છેતરવાના અનેક ઉપાય જાણે છે, તેથી શત્રુઓને નાશ કરી નાખે છે. આવા શત્રુરૂપી રાજાઓને પ્રાકૃત વેશભૂષાવાળા મનુષ્યો ગુપ્તચરો દ્વારા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી કપિશ્રેષ્ઠ, તમે પણ એક સાધારણ પુરુષની જેમ અહીંથી જાઓ અને એમના વર્તન પરથી, રૂપ અને વાતચીતના ઢબ પરથી એ બંનેનો યથાર્થ પરિચય પ્રાપ્ત કરો. એમના મનોભાવોને સમજો. જો તેઓ પ્રસન્નચિત્ત ના લાગે તો વારંવાર મારી પ્રશંસા કરીને તથા મારા અભિપ્રાયને સૂચિત કરનારી વર્તણૂક દ્વારા મારા પ્રત્યે એમનો વિશ્વાસ ઉત્પન્ન કરો. વાનર શિરોમણી, તમે મારા તરફ મુખ રાખીને ઊભા રહેજો અને ધનુર્ધર વીરોને આ વનમાં આવવાનું કારણ પૂછજો. જો એમનું હૃદય શુદ્ધ લાગે તો પણ વિવિધ પ્રકારની વાતો અને આકાર દ્વારા એ જાણવાનો ખાસ પ્રયત્ન કરવો જોઈએ કે બંને કોઈ દુર્ભાવનાથી તો અહીં આવ્યા નથી ને. વાનરરાજ સુગ્રીવે આ રીતે આદેશ આપતા પવનકુમાર હનુમાનજીએ એ સ્થાન પર જવાનો વિચાર કર્યો જ્યાં શ્રીરામ અને લક્ષ્મણ વિદ્યમાન હતા. અત્યંત ભયભીત એવા દુર્જય વાનર સુગ્રીવની એ વાતનો આદર કરીને બહુ સારું કહીને મહાનુભવ હનુમાનજી, જે અત્યંત બળશાળી શ્રીરામ અને લક્ષ્મણ હતા, એ સ્થાન પર જવા તત્કાળ ચાલી નીકળ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામેણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં બીજો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.